మరే મારી બોલવાની ઈચ્છા ગીતા ઉપર હતી. કલ્યાણજીભાઈ નો મામાનો આગ્રહ હતો પૂર્તિ ભક્તિ ઉપર કઈક બોલો. મેં કીધું કે મારું એ રાખવું ને એમનું એ રાખવું, બંનેનું સમન્વય કેવી રીતે થઈ શકે. એટલે વિચાર્યું કે ગીતાના જે અધ્યાયમાં પૂર્તિ ભક્તિની વિવેચના હોય તે અધ્યાય પર બોલો. જો કે પહેલા મેં કહેવડાવ્યું હતું કે ભક્તિ યોગ ઉપર બોલ છે, પણ પૂર્તિ ભક્તિના સંદર્ભમાં જો ખાસ યોગ હોય તો ગીતાનો 9મો અધ્યાય આપણને સીધે સીધી રીતે પૂર્તિ ભક્તિની વિવેચના કરીને સમજાવે છે. તેથી ગીતાના 9મા અધ્યાય ઉપર આપણે કંઈક મનન કરીશું. જો કે દિવસો ઘણા ઓછા છે, લોકો 9મા અધ્યાયમાં ખૂબ જ વધારે છે દિવસોના પ્રમાણમાં. કદાચ પૂરું થાય કે ન થાય, પણ પૂરું થવું એ કઈ હેતુ નથી. ભક્તિનું શરૂ થવું એ ઉત્તમ કર્મ છે. પૂરું થવાની ચિંતા પ્રભુના હાથમાં છોડવી જોઈએ. કરવાથી થાય તો ઘણું સારું. એ ન્યાયથી આપણે શરૂ કરીએ છીએ. પૂરું થવું ન થવું એના હાથમાં છે. વાત પૂર્તિ ભક્તિ પૂર્તિ માર્ગ આપણે કહીએ જેવી રીતે ગીતામાં છે તે આપણે શ્લોકાનુસાર સમજશું. થોડુંક સંક્ષેપમાં તેના પહેલા આપણે જયારે પૂર્તિ માર્ગ કહીએ છીએ અથવા પૂર્તિ માર્ગ સમજવા માંગીએ તે વખતે અથવા પૂર્તિ માર્ગ ઉપર ચાલવા માંગીએ તો આપણને થોડુંક સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પૂર્તિ માર્ગ એટલે શું? ઘણા લોકો આક્ષેપ કરાવે છે પૂર્તિ માર્ગ એટલે ખાઈ પીને માર્ગ. મારા જેવો વક્તા હોય તો સિદ્ધ ન કરી શકું કે પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ત્યારે સેવક એટલે દુર્બલ કયો તો વાર્તામાં આવે છે કે ભરજ્યો હતો મતી આવ પણ આ સાથો બંધ પાય. પૂર્તિ માર્ગ ખરેખર પોષણનો માર્ગ છે, પણ એ પોષણ દેહનું પોષણ નહીં, ત્યાં આત્માનું પોષણ થતું હોય તેનું નામ પૂર્તિ માર્ગ. દેહ પોષણ એક બીજી વસ્તુ છે. આત્મપોષણ પોષણ તદનુગ્રહ, તેનો અનુગ્રહ અને એના અનુગ્રહ થી આત્માનું જ્યાં પોષણ થતું હોય, જેમ માતાના દૂધથી બાળકનું પોષણ થાય એટલું સહજ એટલું આવશ્યક પોષણ છે, એમ પરમાત્માથી પરમાત્મા થકી જ્યારે આત્માનું પોષણ થાય તો આપણે એને પૂર્તિ કહીએ. અને થોડુંક ધૈર્યથી વિચારશો તો એવું સંભવે કે કોઈનું પોષણ થતું હોય ને કોઈનું પોષણ ન થતું હોય પરમાત્મા થકી? એવું ન થાય. કેમ કે આપણે ત્યાં કોઈ પણ જીવાતમાં અમુક પરમાત્માના બેટા હોય ને અમુક શૈતાનના બેટા હોય એવું તો છે નહીં. જે પરમા જે જીવાત્મા છે દરેકે દરેક જીવાત્મા પરમાત્માનું અંશ છે. વેદાંતની દ્રષ્ટિથી વિચારીએ તો જીવાત્માની જ વાત છોડી દો, જડ જીવ જે કઈ છે એ બધું પરમાત્માનું અંશ છે. તથેદં તહી અવ્યાકૃતમાસી ઉપનિષદ કહે છે. આજે કઈ જગત દેખાય છે જળ જીવાત્મક જગત એ અવ્યાકૃત હતો. અવ્યાકૃત એટલે બીજ, જે બીજમાં આપણને અંકુર ન દેખાતા હોય, જે બીજમાં આપણને પુષ્પ ફલ ન દેખાતા હોય, તે બીજને આપણે અભ્યાસ કહીએ. અને તે બીજ થકી અંકુર ફૂટે, એ અંકુરિત થાય, પલ્લવિત થાય, પુષ્પિત થાય, ફલિત થઈ જાય, તો એ બધી જે અવસ્થાઓ છે, જે વ્યાકરણ છે, વિસ્તાર છે, એ બીજનો વિસ્તાર, એક બીજનો વિસ્તાર પલ્લવ પુષ્પ ફલ તરીકે થતો હોય, તેમજ એક જ અવ્યાકૃત પરમાત્માનો વિસ્તાર જળ જીવ રૂપે થયો છે, એ વેદાંતની શુદ્ધ દ્રષ્ટિ છે. તે વેદાંતની શુદ્ધ દ્રષ્ટિ મુજબ જોવા જઈએ તો દરેકે દરેક આત્માનું પોષણ તો પરમાત્મા કરે જ છે. એવી કઈ આત્મા હોઈ શકે કે જેનું પરમાત્મા પોષણ ન કરતી, પરમાત્મા પોષણ ન કરતો હોય? છતાં એક વાત સમજવા જેવી, ભગવાન પોતે આજ્ઞા કરે છે ગીતામાં, તમો હું સર્વભૂતે નમે દ્વેષ્યસ્તિ ન પ્રિય યે ભજન્તિ તુ માં ભક્ત્યા મૈ દ્વેષ્યતા. દરેક ભૂતમાં હું તમ જ છું, વિષમ નથી. કોઈનું પોષણ ઓછું કે કોઈનું પોષણ વધારે કરતો હું એવું નથી, પણ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મૈ દ્વેષ્યતા, તે મારામાં સ્થિત છે અને હું તેઓમાં સ્થિત છું. જો એમના લેવામાં કઈ અડચણ આવતી હોય એવો અર્થ, તો હું એમના માટે સ્થિત છું, તેમનું આખું અસ્તિત્વ, તેમની આખી હયાતી મારા માટે છે. મય તે દેશ ચાપ્યમ એ ભજનથી માન ભક્ત્યા, જે મારું ભક્તિથી ભજન કરે છે. એટલે કઈક અંતર પડે છે, પરમાત્મા બધાનું પોષણ કરે છે એ વાત થઈ. પરમાત્માથી અપુષ્ટ એવી કોઈ જીવાત્મા હોઈ શકે નહીં તે વાત ખરી. કદાચ ભગવાનને પણ આ વાત કહેતા પહેલા થોડો વિચાર કરવો પડ્યો છે, થોડો શ્રીમતક ખંડવાનો પડ્યો છે કે કહું કે નહીં કહું, આ રહસ્ય ખોલી દઉં કે ન ખોલી દઉં. કેમ કે એક બાજુ હું કહું છું કે તમોહમ સર્વભૂતે છે નવી પેશી હશે ન પ્રિય, અને બીજી તરફ જો હું એમ કહેતો હું કે એ ભજનથી તું માન ભક્ત્યા મહી તે ચાપ્યો, કઈ પરમાત્માની કોઈ બિઝનેસ છે? પરમાત્માની શ્રી મહાપ્રભુજીને આપણે પૂછીએ તો બહુ સુંદર ઉત્તર આપે કે આ પરમાત્માની બિઝનેસ છે. બુદ્ધિ ચકરાય કે આપણને જવાબ ન મળે કે પરમાત્મા એક તરફ કહેતા હોઈએ અને બીજી તરફ એને કઈ ગીત કહીએ, પણ ખરી વાત છે બીજને કોઈને નથી બોલતા. એક પહેલવાન થયો હોય માણસ, એને આપણે સિદ્ધ કરીએ કે તું ભાઈ શક્તિમાં, દેહની શક્તિમાં, ફિઝિકલ જે સ્ટ્રેન્થ છે એનામાં તું કોઈથી હારી જાવ, તો પહેલવાનને ન પોચાય. એ કહે છે બુદ્ધિમાં હારી જઈશ, પણ પહેલવાનીમાં હારું હોય તો મારી નામોશી થાય એને ન પોચાય. એક બુદ્ધિમાન હોય, કોઈ ઝઘડો થયો હોય ગલીમાં સ્ટ્રીટમાં, તો જોઈ લે, જોઈ લે કરીને ભાગી જાય. એને કહે કે ભાઈ જોઈ લે હમણાં, તો કહે છે ના ભાઈ હું બુદ્ધિમાન છું, મારાથી સ્ટ્રીટમાં પાઇપ ના થાય. કેમ પાઇપ ના થાય? જોઈ લઈશ, ક્યારેક જોઈ લઈશ બુદ્ધિ બનતી, હમણાં સ્ટ્રીટમાં ઘેરાઈ ગયો છું, શરીર બંધ લગાવવું એ મારું એ નથી, પણ જે મારી બુદ્ધિબલ છે એમાં એને હારવાનું ગમે છે. એટલે જેનું જ્યાં બલ છે, જેનામાં જેવું બલ છે, તે બલમાં એને પરાજિત થવું પોસાતું નથી. તેની ચેતનામાં એને પોસાતું નથી કે મારામાં જે કાંઈ ઉપલબ્ધિ છે તેને હું જતી કરું. પણ પરમાત્માને સ્પર્ધા હોતી નથી, પરમાત્માને સ્પર્ધા હોતી નથી કોઈની સાથે. તેથી પરમાત્માને હાર કે જીત બંને પોચાય છે, કોઈ નથી જીત, કોઈને જીતી લેવું એને પોચાય, કોઈને હરાવી દેવું એને પોચાય. કોઈની તો આવે મથરામાં ભગવાનની લીલા જુઓ કે જયારે કાજવાનું આવે ત્યારે ભાગી ગયા, રણછોડ રાય વિજય આપણે કહીએ છીએ. શા માટે કોઈકની હશે નામોશી રણછોડ રાય નામ કરવામાં, પણ પરમાત્માની રણછોડ રાય નામમાં જીવતી રહે એ ભાગી જાય. આપણે રણછોડ રાય જપી જપીને રણને જીતી શકીએ છીએ. પરમાત્મામાં એ કાબેલિયત છે. પરમાત્માના કોઈ પણ નામમાં, પરમાત્માના કોઈ પણ કામમાં પરમાત્માને કોઈ જાતની સ્પર્ધા નથી. સ્પર્ધા નથી એટલે એને હાર જીત બંને પોતાય છે. વિચાર કરો, તમારો બાળક નાનો, તેની સાથે તમે રમતા હો. હવે તમે હારો કે બાળક હારે, તમે જીતો કે બાળક જીતે, જો બાળક સાથે તમે રમી રહ્યા છો તો સ્પર્ધા નથી, શુદ્ધ રમત છે. શુદ્ધ રમત છે, તેમાં હાર જીતનો પ્રશ્ન નથી. બાળક જીતી જાય તો એ આનંદ છે, તમે જીતી જાઓ તો એ આનંદ છે. રમત ચાલે છે, આનંદ તેમાં રહેલો છે, હાર જીતમાં આનંદ નથી. તેથી પુષ્ટિ નું જયારે કન્સેપ્ટ આપણે સમજવું હોય, પુષ્ટિ એટલે શું, પુષ્ટિ થકી જે ભાવ આપણે વ્યક્ત કરી રહ્યા છીએ તે ભાવનો સરખો બોધ આપણને સમજવો હોય તો એક આ સૌથી પહેલી શરત આ છે કે આપણને લીલાનો બોધ સમજવો જોઈએ કે જે કંઈ થઈ રહ્યું છે તે લીલા રૂપે થઈ રહ્યું છે. લીલા રૂપે થઈ રહ્યું છે તેથી પરમાત્માને સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યસ્તિ ન પ્રિય એવી સ્થિતપ્રજ્ઞતા પણ પહોંચાય છે. અને એ વજનથી તું માન ભક્ત્યા શક્તિમાન ને સ્પર્ધા થાય. પણ એક વાત ખ્યાલ રાખજો કે પરમાત્મા શક્તિમાન. સમર્થ ને સ્પર્ધા થાય. મારું સામર્થ્ય છે પ્રવચન કરવાનું તો બીજા પ્રવચન કરતા સામે મને સ્પર્ધા થાય. બીજા કોઈ પ્રવચન કરતા ને મારા સામે સ્પર્ધા થાય. તમારામાં સામર્થ્ય છે કોઈ કામ કરવાની, તમને બીજા કામ કરનાર સાથે સ્પર્ધા થાય. કોઈને ગાવાની સામર્થ્ય છે એને બીજા ગાયન ગાનારા સાથે સ્પર્ધા થાય. પણ પરમાત્મામાં સામર્થ્ય નથી. મોટી એક પરમાત્મામાં જો ઉણપ હોય તો આ છે એમાં સામર્થ્ય નથી એટલે એને સ્પર્ધા થતી નથી. પણ એમની સમજતા કે પરમાત્મામાં સામર્થ્ય નથી એટલે પરમાત્મા લીલા કરવા માટે સમર્થ નથી. કેમ કે પરમાત્મામાં સામર્થ્ય નથી તો નથી, પણ એમાં સર્વ સામર્થ્ય છે. સામર્થ્ય શું કે એકની તુલનામાં બીજો સમર્થ છે. તો જ્યાં તુલનામાં કોઈ સમર્થ હોય કે આ આટલું અને આટલું, જે રેસના ઘોડા દોડતા હોય તેમાં જે સમર્થ ઘોડો હોય કે જેનો સમર્થ પેલો દોડાવનારો હોય તે જીતે. પણ જે સર્વ સમર્થ હોય એટલે જીતે તો શું અને ન જીતે શું, એટલે સામર્થ્યમાં સ્પર્ધાઓ થાય છે. સમર્થો વચ્ચે સ્પર્ધા થાય છે. સર્વ સમર્થ નીચેની સ્પર્ધા હોય પરમાત્માના માટે કહેવાય છે કરતું અકર્તું અન્યથા કરતું. સર્વ સમર્થ જે છે એ સ્પર્ધા કરે તો કોની સાથે સ્પર્ધા કરે, કેવી રીતે સ્પર્ધા કરે? અને પાછી પરમાત્મા સાથે એક બીજી પ્રોબ્લેમ એ છે, એક બહુ સુંદર એમ કહેવાય છે એક વખત અકબરે પૂછ્યું બીરબલને કે કેમ હું મોટો કે ખુદા મોટો. બીરબલે કહ્યું કે મહારાજ તમે મોટા. અકબરે કહ્યું કેમ, ચાપલૂસી કરે છે ને? બીરબલે કહ્યું ના ભાઈ, ચાપલૂસી નથી કરતો, કેમ કે હું તમને મોટો ના માનું તો તમે તમારા રાજ્યમાંથી મને બહાર કાઢી દો. પણ પરમાત્માને નાનો માનું કે મોટો માનું એ પોતાના રાજ્યમાંથી મને બહાર કાઢી શકતો નથી, કેમ કે સર્વવ્યાપી છે, સર્વ સર્વેશ્વર છે. તમે જે તમારું રાજ્ય છે તેના ઈશ્વર છો. એટલે દેશવાર દેશવટો કહેવાય ને, દેશ નિકાલ તમે આપી શકો છો પણ પરમાત્મા મને દેશ નિકાલ આપી શકે નહીં, કેમ કે સર્વેશ્વર છે. બ્રહ્માંડના કણકણ ઉપર એનું ઐશ્વર્ય છે. જેનું કણકણ ઉપર ઐશ્વર્ય હોય તે મને દેશ નિકાલો કેવી રીતે આપી શકે? એટલે ઈશ્વરની દ્રષ્ટિથી વિચાર કરવા જતા તમે મોટા. પરમાત્મા ત્યારે શું છે? પરમાત્મા ઈશ્વર નથી, પરમાત્મા સર્વેશ્વર છે. ઈશ્વરોમાં સ્પર્ધા હોય, સર્વેશ્વર ને સ્પર્ધા ન હોય, સમર્થ ને સ્પર્ધા હોય, સર્વ સમર્થ ને સ્પર્ધા ન હોય. કોઈ જે એક રૂપ ધારણ કરવામાં સમર્થ હોય, જે કોઈ એક ગુણ કલા ને મેળવવામાં સમર્થ હોય તેને સ્પર્ધા હોય. જે સર્વ ગુણ સર્વરૂપ, જે સર્વરૂપ છે એમ કહે શ્રુતિ વેદાંત એમ કે છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે. જયારે બધું બ્રહ્મ છે, જયારે કોઈ ઐતદાત્મ્યવિદમ સર્વમ, જયારે બધું ચૈતદાત્મ્ય છે ત્યારે એ કોની સાથે સ્પર્ધા કરે? હાથ આ હાથ સાથે સ્પર્ધા કરે, આ હાથ જીત્યો કે તે હાથ જીત્યો પછી ફરક પડતો નથી. સ્પર્ધા એમાં હોઈ શકતી નથી, રમત હોઈ શકતી.